શ્રીમદ દેવી ભાગવત સ્કંદ નવમો અધ્યાય 21. શંખચૂડનું પુષ્પભદ્રા નદીના કિનારે જવું, ત્યાં ભગવાન શંકરના દર્શન તથા તેમની સાથે વિશદ વાર્તાલાપ. ભગવાન નારાયણ કહે છે, નારદ શંખચૂડ શ્રીકૃષ્ણનો ભક્ત હતો. તે ભગવાન શ્રીકૃષ્ણનું ધ્યાન કરીને વહેલી સવારે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠ્યો. તેણે પવિત્ર જળથી સ્નાન કરી શુદ્ધ વસ્ત્રો પહેર્યા, દીદીપ્યમાન તિલક કર્યું, પછી નિત્યક્રમ પ્રમાણે ઈષ્ટદેવની વંદના વગેરે કર્તવ્ય કર્મ પૂરું કર્યું. દહીં ઘી મધ અને લજ્જા એટલે શેકેલા ચોખા વગેરે માંગલિક વસ્તુઓ નિહાળી. નારદ દરરોજની જેમ તેણે બ્રાહ્મણોને ઉત્તમ રત્નો, મણી, સોનું અને વસ્ત્ર વગેરેનું દાન કર્યું. મંગળમય યાત્રા માટે તેણે અમૂલ્ય રત્નો તથા થોડા મોતી, મણી અને હીરા પોતાના ગુરુદેવને આપ્યા. આ ઉપરાંત પોતાના કલ્યાણ માટે તેણે શ્રેષ્ઠ હાથી, ઘોડા અને સર્વોત્તમ સુંદર ધન દરિદ્ર બ્રાહ્મણોને છૂટા હાથે વહેંચ્યું. હજારો વસ્તુઓથી ભરેલા મકાનો, લાખો નગરો અને અનેક ગામ શંખચૂડે બ્રાહ્મણોને દાનમાં આપ્યા. ત્યાર પછી તેણે તેના પુત્રને દાનવોનો રાજા બનાવીને તેની પ્રિય પત્ની, રાજ્ય, સંપૂર્ણ સંપત્તિ, પ્રજા તથા હાથી, ઘોડા, વાહનો વગેરે સોંપી દીધું. તેણે પોતે કવચ પહેરી લીધું, હાથમાં ધનુષ બાણ લીધા, બધા સૈનિકોને ભેગા કર્યા. 3 લાખ ઘોડા, 1 લાખ ઉત્તમ શ્રેણીના હાથી, 10,000 રથ, 3-3 કરોડ ધનુર્ધારી અને ત્રિશુળધારી સૈનિકો સેનામાં જોડાયા. નારદ આ પ્રમાણે દાનવેશ્વર શંખચૂડે અપાર સેનાને સજ્જ કરી. યુદ્ધશાસ્ત્રના નિષ્ણાંત એક મહારથીને સેનાપતિ પદ પર નિયુક્ત કર્યો. જે રથીઓમાં શ્રેષ્ઠ હોય તે મહારથી કહેવાય છે. શંખચૂડ રાજાએ મહારથીને અગણિત અક્ષૌહિણી સેનાનો અધિકાર આપી દીધો. તે સેનાધ્યક્ષમાં એવી યોગ્યતા હતી કે તે પોતે 30 અક્ષૌહિણી સેનાથી પોતાની સેનાનું રક્ષણ કરી શકતો હતો. ત્યાર પછી શંખચૂડે મનમાં ભગવાન શ્રીકૃષ્ણનું સ્મરણ કરીને પ્રસ્થાન કર્યું. તે ઉત્તમ રત્નોથી બનેલા વિમાનમાં બેઠો અને ગુરુજનોને આગળ કરી ભગવાન શંકરની સેવામાં નીકળી પડ્યો. નારદ ભારતખંડમાં પુષ્પભદ્રા નદીના તટે એક સુંદર અક્ષય વટ પાસે સિદ્ધોના અનેક આશ્રમો છે. તે સ્થાનને સિદ્ધ ક્ષેત્ર કહેવામાં આવે છે. આ સ્થાનને કપિલ મુનિની તપોભૂમિ કહે છે. આ સ્થળ પશ્ચિમી સમુદ્રથી પૂર્વ તથા મલય પર્વતથી પશ્ચિમમાં છે. શ્રી શૈલ પર્વતથી ઉત્તર તથા ગંધમાદનથી દક્ષિણમાં છે. આ સ્થાનની પહોળાઈ 5 યોજન તથા લંબાઈ 500 યોજન છે. ત્યાં ભારતખંડમાં 12 માસ જળથી ભરપૂર એક પુનિત નદી વહે છે. તેનું જળ સ્વચ્છ સ્ફટિકમણી જેવું દેખાય છે. તેને પુષ્પભદ્રા નદી કહે છે. તે નદી સમુદ્રની પત્ની હોય સદા સૌભાગ્યવતી છે. તે હિમાલયમાંથી નીકળી છે. થોડે દૂર ગયા પછી તેને શરાવતી નામની નદીનો સંગમ થાય છે. ગોમતી નદી તેની ડાબી બાજુ વહે છે. છેવટે પશ્ચિમી સમુદ્ર સાથે તેનો સંગમ થઈ જાય છે. ત્યાં પહોંચીને શંખચૂડે ભગવાન શંકરને જોયા. ભગવાન શંકર વટવૃક્ષ નીચે યોગ મુદ્રામાં બેઠા હતા. તે કરોડો સૂર્ય જેવી કાંતિવાળા લાગતા હતા. તેમના મુખ પર સ્મિત હતું. બ્રહ્મ તેજથી સંપન્ન થઈ તે સ્ફટિક મણી જેવા પ્રકાશિત થઈ રહ્યા હતા. તેમના હાથમાં ત્રિશુળ અને પટ્ટી હતા. શરીર પર શ્રેષ્ઠ વાઘાંબર પહેર્યું હતું. એવા ગૌરીપતિ ભગવાન શંકર પરમ દર્શનીય લાગતા હતા. તેમનો શાંત વિગ્રહ ભક્તના મૃત્યુ ભયને દૂર કરનારો છે. તપસ્વીઓને તપસ્યાનું ફળ આપવું તથા સંપૂર્ણ સંપત્તિઓથી ભક્તોને ભરપૂર કરી દેવાનો તેમનો સ્વાભાવિક ગુણ છે. તે આશુતોષ છે અને નિત્ય પ્રસન્ન હોય છે. તેઓ હંમેશા ભક્તો પર કૃપા કરવા તત્પર રહે છે. તેમને વિશ્વનાથ, વિશ્વબીજ, વિશ્વરૂપ, વિશ્વજ, વિશંબર, વિશ્વવર તથા વિશ્વસંહારક કહેવામાં આવે છે. તે કારણોના કારણ તથા નારકી જીવોનો નરકમાંથી ઉદ્ધાર કરવામાં અતિ કુશળ છે. તે સનાતન પ્રભુ, જ્ઞાન આપનારા, જ્ઞાનના બીજ રૂપ તથા જ્ઞાન આનંદ છે. દાનવરાજ શંખચૂડ તેમને જોઈને વિમાનમાંથી ઉતરી પડ્યો. પછી બધાની સાથે ભગવાન શંકરને મસ્તક ઝુકાવી તેણે ભક્તિપૂર્વક પ્રણામ કર્યા. તે સમયે ભગવાન શંકરની ડાબી બાજુ ભદ્રકાળી બિરાજેલા હતા અને સામે કાર્તિક સ્વામી હતા. આ ત્રણેય મહાનુભાવોએ શંખચૂડને આશીર્વાદ આપ્યા. તેને આવેલો જાણીને નંદીશ્વર વગેરે બધા જ ઉભા થઈ ગયા. ત્યાર પછી બધા પરસ્પર વાતો કરવા લાગ્યા. વાતચીત પૂરી થયા પછી શંખચૂડ ભગવાન શંકરની પાસે બેસી ગયો ત્યારે શંકર ભગવાને તેને કહ્યું, મહાદેવજીએ કહ્યું, રાજન, બ્રહ્મા અખિલ જગતના રચયિતા છે, તેમના પુત્રનું નામ ધર્મ છે, ધર્મના પુત્ર મરીચી છે, તેમની ભગવાન શ્રી હરિમાં અપાર શ્રદ્ધા છે તથા ધર્મ પ્રત્યે તેમની નિષ્ઠા છે. મરીચીના પુત્ર ધર્માત્મા કશ્યપજી છે. પ્રજાપતિ દક્ષે પ્રસન્નતાપૂર્વક તેમની 13 કન્યાઓ ધર્મ સાથે પરણાવી છે. તે કન્યાઓમાં વંશવૃદ્ધિ કરનાર એક પરમ સાધ્વી દનુ છે. દનુના 40 પુત્રો છે જે દાનવ કહેવાય છે. તે પુત્રમાં બળવાન અને પરાક્રમી એવો એક પુત્ર વિપ્રચિત છે. વિપ્રચિતનો પુત્ર દંભ છે. આ દંભ ધર્માત્મા જીતેન્દ્રિય અને વૈષ્ણવ છે. તેમણે શુક્રાચાર્યજીને ગુરુ બનાવીને પુષ્કર ક્ષેત્રમાં 1,00,000 વર્ષો સુધી ભગવાન શ્રીકૃષ્ણના ઉત્તમ મંત્રના જપ કર્યા હતા ત્યારે તમારા જેવો શ્રીકૃષ્ણ પરાયણ શ્રેષ્ઠ પુત્ર તેને પ્રાપ્ત થયો છે. પૂર્વ જન્મમાં તમે ભગવાન શ્રીકૃષ્ણના પાર્ષદ એક અતિ ધર્માત્મા ગોપ હતા. ગોપોમાં તમે સર્વોત્તમ હતા. અત્યારે તમે રાધિકાના શ્રાપથી ભારત ખંડમાં આવીને દાનેશ્વર બન્યા છો. વૈષ્ણવ બ્રહ્માથી માંડીને સ્તબ સુધીની બધી વસ્તુઓને તુચ્છ ગણે છે. તેમને ફક્ત ભગવાન શ્રીકૃષ્ણની સેવા જ અભિષ્ટ છે. સાલોક્ય, શ્રાષ્ટ્રી, સાયુજ્ય અને સામીપ્ય આ 4 પ્રકારની મુક્તિને પણ તે સ્વીકારતા નથી. તેમના મનમાં બ્રહ્માના પદની કે અમર થવામાં પણ કોઈ રુચિ નથી. ઇન્દ્રનું પદ અથવા મનુષ્યને તો તેમના મનમાં ક્યારેય સ્થાન આપતા નથી. તમે એ જ પરમ વૈષ્ણવ શ્રીકૃષ્ણ ભક્ત પુરુષ છો. પછી દેવતાઓના રાજ્ય જેવા તુચ્છ વિષયમાં તમારી આસક્તિ કેમ છે? રાજન, તમે દેવતાઓનું રાજ્ય પાછું આપીને મારો પ્રેમ સંપાદન કરો. તમે તમારા રાજ્યમાં સુખપૂર્વક રહો અને દેવતાઓ તેમના પોતાના સ્થાનમાં રહે. આ વિરોધનું કોઈ પ્રયોજન નથી, કારણ કે તમે બધા એક જ કશ્યપજીના સંતાન છો. બ્રહ્મહત્યા વગેરેનું જે પાપ છે તે પણ જાતિદ્રોહના પાપના 16માં ભાગનું પણ નથી. રાજેન્દ્ર, જો તમે તમારી સંપત્તિનું નુકસાન સમજતા હો તો તમે વિચાર કરો, કયો પુરુષ છે જેની એક સરખી સ્થિતિ કાયમ રહે છે? પ્રાકૃતિક પ્રલયના સમયે બ્રહ્માજીને પણ અંતર ધ્યાન થવું પડે છે. પરબ્રહ્મના પ્રભાવથી ફરીથી તેમનું પ્રાગટ્ય થાય છે ત્યારે તેમની સ્મૃતિ લુપ્ત જેવી થઈ જાય છે. ઈશ્વરની તપસ્યા કરીને પુનઃ તે પરમ જ્ઞાની બની જાય છે અને તે જ્ઞાનથી ફરી સૃષ્ટિ રચના કરે છે. તેથી તે સૃષ્ટા કહેવાય છે. રાજન, સતયુગમાં કોઈ અસત્ય બોલતું નથી, તેથી તે યુગમાં ધર્મ તેના પૂરા અંશથી રહે છે. તે જ ધર્મ ત્રેતાયુગમાં 3 ભાગમાં, દ્વાપરમાં 2 ભાગમાં તથા કલયુગમાં 1 ભાગમાં રહે છે. પૂર્વ ક્રમથી દરેક યુગમાં 1-1 ક્રમ ઓછો થાય છે. અમાવસ્યાના ચંદ્રમાની જેમ કલયુગના અંત ભાગમાં ધર્મનો અંશ નામ માત્ર રહે છે. ગ્રીષ્મ ઋતુમાં જેવું સૂર્યનું તેજ હોય છે તેવું શિશિર ઋતુમાં રહેતું નથી. એક દિવસમાં સવારે, બપોરે અને સાંજે એક સરખો પ્રકાશ આપવામાં સૂર્ય પણ સમર્થ નથી. કાળના ક્રમથી ઉદય થઈને તે બાલ સૂર્ય કહેવાય છે. ત્યાર પછી મધ્યાહ્ને તેનું સ્વરૂપ પ્રચંડ તેજસ્વી બને છે અને સમય થતા પાછો તે અસ્ત થાય છે. ક્યારેક તો કાળ દિવસે પણ સૂર્યને ઢાંકી દે છે. રાહુથી ગ્રસ્ત થવાથી સૂર્ય કાંપવા લાગે છે, વળી થોડી વારમાં તે પુનઃ પ્રસન્નતા પ્રાપ્ત કરે છે. રાજન, પૂર્ણિમાના સમયે ચંદ્રમા પૂર્ણ કળાથી યુક્ત હોય છે. તેઓ જ હંમેશા રહી શકતો નથી. દરરોજ તેની કળા ઘટે છે અને પછી તે ક્રમશઃ પુષ્ટ થઈ જાય છે. અમાવાસ્યાથી ફરી તેમાં 1-1 કળા વધે છે. શુક્લ પક્ષમાં તે શોભાયમાન હોય છે અને કૃષ્ણ પક્ષમાં ફરી ક્રમશઃ તેજહીન થઈ જાય છે. ગ્રહણ સમયે તેનું સૌંદર્ય નષ્ટ થઈ જાય છે. તથા વરસાદના દિવસોમાં વાદળાઓમાં તે પ્રકાશી શકતો નથી. કાળ ભેદ પ્રમાણે ચંદ્રમા ક્યારેક શુક્લ પક્ષમાં ને ક્યારેક કૃષ્ણ પક્ષમાં રહ્યા કરે છે. એવી જ પ્રમાણે બલિરાજા પુનઃ સુતલ લોકના ઇન્દ્ર થશે એ નિશ્ચિત છે. જોકે અત્યારે તેમનું રાજ્ય છીનવાઈ ગયું છે. કાળક્રમે વિશ્વ નષ્ટ થાય છે અને કાળના જ પ્રભાવથી ફરી તેની ઉત્પત્તિ પણ થાય છે. ચરાચર સમસ્ત જગત કાળની પ્રેરણા પ્રમાણે સૃષ્ટિ અને સંહાર શબ્દને સાર્થક કરે છે. માત્ર પરબ્રહ્મ પરમાત્મા સાથે જ કાળની બરાબરી કરી શકાય છે, કારણ કે એ જ પરમેશ્વર છે. તેમની કૃપાથી જ મને પણ મૃત્યુંજય થવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું છે. તેના કારણે જે પ્રાકૃત પ્રલયને કોઈ જોઈ શકતું નથી તેનું વારંવાર જોઉં છું. તે પરમેશ્વર જ પ્રકૃતિ રૂપે છે અને તેમને જ પુરુષ પણ કહેવાય છે, કહેવામાં આવે છે. તે જ આત્મા અને તે જ જીવ છે. તે વિવિધ પ્રકારના રૂપ ધારણ કરીને હંમેશા કાર્યમાં જોડાયેલા રહે છે. કાર્ય પ્રમાણે તેમનામાં નામ અને ગુણોનો આરોપ થાય છે. તે જ પરમેશ્વરીથી સૃષ્ટિ કરતા બ્રહ્મા, પાલન કરતા વિષ્ણુ તથા સંહાર કરતા મહાદેવની ઉત્પત્તિ થઈ છે. તેમની જ ઈચ્છાથી અમે બધા લોકના શાસક બન્યા છીએ. રાજન, અત્યારે હું પ્રલય કાળના અગ્નિની જેમ ભયંકર રુદ્રને સંહારના કાર્યમાં નિયુક્ત કરીને સ્વયં તે પરમેશ્વરના નામ ગુણોનું કીર્તન કરું છું. તેના કારણે મૃત્યુનો પ્રભાવ મારા પર પડતો નથી. જ્ઞાનના મહિમાથી હું સદા નિર્ભય રહું છું. સાપ ગરુડથી ડરે તે મૃત્યુ પણ મૃત્યુના ભયથી ભયભીત રહે છે. નારદ, તે સમયે સર્વેશ્વર ભગવાન શંકર સભાના મધ્ય ભાગમાં બેઠા હતા. પૂરી તત્પરતાની સાથે બધા જ ભાવોને વ્યક્ત કરીને શંખચૂડ સાથે ઉપર પ્રમાણે વાતચીત કરીને તે મૌન થઈ ગયા. ત્યારે દાનવરાજ તેમની વાત સાંભળીને તેમની ખૂબ પ્રશંસા કરીને મધુર શબ્દોમાં કહેવા લાગ્યો. શંખચૂડે કહ્યું, ભગવાન, આપે જે કંઈ કહ્યું તેને ક્યારેય અસત્ય માની શકાય એમ નથી, પરંતુ મારી જે યથાર્થ પ્રાર્થના છે તેને પણ સાંભળવાની કૃપા કરો. હમણાં આપે જાતિ દ્રોહના મહાન પાપની જે વાત કરી તે બરાબર છે. હું આ સમસ્ત બલિરાજાના ઐશ્વર્યને પાતાળમાંથી ઉપાડી લાવ્યો છું, તેથી તેના પર મારો જ સંપૂર્ણ અધિકાર છે. તે વખતે ભગવાન શ્રી હરિ ગદા લઈને ત્યાં પહેરો ભરી રહ્યા હતા, તેથી હું બલિને લાવી ન શક્યો. પરબ્રહ્મ પરમાત્મા પ્રકૃતિ સ્વરૂપ છે. આ વિશ્વ તેમના મનોરંજનનું સાધન છે. તે જે સમયે જેને જે સંપત્તિ આપે છે તે તેની જ સંપત્તિ ગણાય છે. આ વૈભવના વિષયમાં દેવતાઓ અને દાનવોનો વિવાદ પરંપરાથી ચાલતો આવ્યો છે, તેનો ક્યારેય અંત આવતો નથી. સમય પ્રમાણે ક્યારેક દેવતાઓ જીતે છે, ક્યારેક હારી જાય છે. એ જ પ્રમાણે અમે પણ જીતીએ છીએ અને હારીએ છીએ, તેથી અમારા બંને પક્ષોના વિરોધમાં આપને આવવું યોગ્ય નથી. આપ તો અમારા બંને પક્ષોના એક સરખા સંબંધી બંધુ, ઈશ્વર અને પરમાત્મા છો. જો અત્યારે અમારા સાથે આપ યુદ્ધ કરશો તો તે આપના માટે શરમની વાત ગણાશે. અમે જીતશું તો અમારી કીર્તિ વધારે વિસ્તરશે, ને અમે હારીશું તો અમારી કીર્તિમાં થોડો દાગ લાગશે. નારદ, શંખચૂડની વાત સાંભળીને ભગવાન ત્રિલોચન હસવા લાગ્યા અને પછી તેઓ દાનેશ્વરની વાતનો જવાબ આપવા લાગ્યા. મહાદેવજી બોલ્યા, રાજન, તમે પણ બ્રહ્માના જ વંશજ છો, પછી તમારી સાથે યુદ્ધ કરવામાં મને કઈ મોટી શરમ છે, અને હારવામાં અપકીર્તિ કઈ રીતે થશે. આ પહેલા મધુ કેટબની સાથે શ્રી હરિએ પણ યુદ્ધ કર્યું હતું. રાજન, એક વાર તે હિરણાક્ષ સાથે લડ્યા હતા અને બીજી વખત હિરણ્યકશ્યપુ સાથે લડ્યા. હું પોતે પણ આ પહેલા ત્રિપુરાસુર સાથે યુદ્ધ કરી ચૂક્યો છું. એટલું જ નહીં, પરંતુ પ્રાચીન કાળમાં જે સર્વેશ્વરી અને પ્રકૃતિ નામની પ્રસિદ્ધ ભગવતી જગદંબા છે, તેમનું શુંભ વગેરે અસુરો સાથે અત્યંત અદ્ભુત યુદ્ધ થયું હતું. તમે તો સ્વયં પરમાત્મા શ્રી કૃષ્ણના અંશ અને તેમના પાર્ષદ છો. જે જે દૈત્યો મરાયા છે તેમનામાંથી તમારા જેવા બળવાન કોઈ ન હતા. પછી હે રાજન, તમારી સાથે યુદ્ધ કરવામાં મને શાની શરમ? દેવતાઓ ભગવાન શ્રી હરિની શરણમાં ગયા છે, ત્યારે તેમણે મને તમારી પાસે મોકલ્યો છે, તેથી દેવતાઓનું રાજ્ય તમે પાછું સોંપી દો. બસ મારે કહેવાનો સ્પષ્ટ અર્થ આ છે, અથવા ખુશીથી મારી સામે યુદ્ધ કરવા તૈયાર થઈ જાઓ. હવે વધારે વાતચીત કરીને શબ્દનો દુરુપયોગ કરવાનો અર્થ નથી. નારદ જ્યારે આ પ્રમાણે કહીને ભગવાન શંકર શાંત થઈ ગયા ત્યારે શંખચૂડ પણ પોતાના મંત્રીઓ સાથે તુરંત ઉઠીને જવા તૈયાર થઈ ગયા. અધ્યાય 21 સમાપ્ત. બોલો શ્રી અંબે માત કી જય.